સોમવાર એ તક છે, બોજો નથી. ઘણા લોકો માટે સોમવાર એટલે થાક, તણાવ અને ફરી એકવાર દોડ શરૂ થવાની લાગણી. પણ સાચું વિચારીએ તો સોમવાર એટલે નવો પેજ, ગઈકાલની ભૂલોને સુધારવાની નવી તક, અટકેલા કામને આગળ વધારવાની ફરી એક શરૂઆત. સોમવાર આપણને પૂછે છે, આ અઠવાડિયામાં તમે શું અલગ કરશો? જો તમે સોમવારને બોજો માનશો તો આખું અઠવાડિયું ભારે લાગશે, પણ જો સોમવારને તક માનશો તો દરેક દિવસમાં ઉર્જા આવશે. યાદ રાખો, સફળ લોકો સોમવારથી ભાગતા નથી, સોમવારથી આગેવાન બને છે. આજે નાનું પગલું ભરો, કારણ કે મોટી સફળતા હંમેશા સોમવારથી જ શરૂ થાય છે. હેપી મંડે, તકનો સ્વાગત કરીએ.